શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 53મો શ્રી નારાયણ મુનિ કહે છે, હે પુત્રો, હવે તમને હું સ્ત્રીઓને આપવાની સામાન્ય દીક્ષા અને મહાદીક્ષાનો વિધિ કહું છું, તેનું શ્રવણ કરી તમે તમારી પત્નીઓને તેનો અલગ અલગ ઉપદેશ કરજો. પોતે કરેલા અનેક પ્રકારના કર્મોને અનુસારે કૂતરા આદિક યોનિઓને વિશે ભટકતી અને અનેક પતિઓથી ભર્ત્સના કે તાડન આદિક અનેક પ્રકારના ક્લેશને પામતી સ્ત્રીઓને ભગવાન શ્રી કૃષ્ણ જ એક શરણો સ્વીકારવા યોગ્ય છે. કારણ કે રાધા અને લક્ષ્મીજીની જેમ ગોપીઓ પણ અનન્ય ભક્તિથી શ્રીકૃષ્ણ ભગવાનને વરી આ સંસારમાંથી મુક્ત થઈ પોતાની ઈચ્છિત પરમ સુખને પામી છે, તેથી બુદ્ધિમાન સર્વે સ્ત્રીઓએ ધર્મવંશી આચાર્યની પત્નીઓનો આશ્રય કરી તેમની પાસેથી ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી આદરપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવી. જે નારી પોતાના પતિવ્રતાના ધર્મભંગથી ભય પામતી હોય તેમણે ક્યારેય પણ ધર્મવંશી પુરુષ પાસેથી દીક્ષા ગ્રહણ કરવી નહીં, તેમની પત્નીઓ પાસેથી જ દીક્ષા ગ્રહણ કરવી. હે પુત્રો, આ કળિયુગમાં પુરુષ પાસેથી દીક્ષા ગ્રહણ કરનારી હજારો સ્ત્રીઓ તેના થકી ધર્મભ્રષ્ટ થઈ પશુના સમાન જીવતી દેખાય છે. પુરુષોને સ્ત્રીઓની આકૃતિનું દર્શન અને સ્ત્રીઓને પુરુષની આકૃતિનું દર્શન અરસપરસ મનને અવશ્ય ક્ષોભ ઉપજાવે છે. તેથી આ કળિયુગમાં સ્ત્રીઓએ પુરુષ પાસેથી દીક્ષા ગ્રહણ ન કરવી. માટે ગુરુ રામાનંદ સ્વામીના મુખથી જે મેં સ્ત્રીઓનો દીક્ષાવિધિ સાંભળ્યો છે તે હું તમને કહું છું. જે સ્ત્રી જન્મમરણરૂપ સંસ્કૃતિ અને યમદૂતના ભય થકી ભય પામી આત્માના કલ્યાણને ઈચ્છતી હોય, તેમજ પોતાના પતિવ્રતાના ધર્મનું રક્ષણ ઈચ્છતી હોય, પતિવ્રતાના ધર્મ પાળવામાં શ્રદ્ધાવાળી હોય, સાધુ અને અસાધુને સમજવામાં વિવેકી હોય તથા મુમુક્ષુ હોય, તેમણે તત્કાળ ઉદ્ધવ સંપ્રદાયમાં રહેલી અને ધર્મમાં દ્રઢ સ્થિતિ ધરાવતી ગુરુપત્નીના શરણે જવું. હે પુત્રો, જે ગુરુપત્ની શ્રી વાસુદેવ ભગવાનની અનન્ય ભક્ત હોય, પતિવ્રતા ધર્મમાં દ્રઢ વર્તતી હોય, પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષોનો સ્પર્શ અને તેમની સાથે વાર્તાલાપ પણ ન કરતી હોય, એકાદશી આદિક વ્રતોનું અનુષ્ઠાન કરતી હોય, શ્રીહરિના અન્નકૂટાદિ ઉત્સવોની ઉજવણી કરતી હોય, આવા દ્રઢ લક્ષણવાળી ગુરુપત્નીએ પોતાને શરણે આવેલી અધિકારી શિષ્યા સ્ત્રીઓને દીક્ષા આપવી. તેમાં પ્રથમ શુદ્ધ જળથી સ્નાન કરી ધોયેલા વસ્ત્રો ધારણ કરી શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરીને ભોજન કર્યા પહેલાં ગુરુપત્નીએ સ્નાન કરી પવિત્ર થઈ ભોજન કર્યા પહેલાં પોતાના શરણે આવેલી શિષ્યા સ્ત્રીને દીક્ષા આપવી. પોતાના પતિ આચાર્યશ્રીની આજ્ઞા લઈને જ શરણે આવેલી શિષ્યાને અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કરવો, પરંતુ પતિની આજ્ઞા લીધા વિના તત્કાળ સ્વતંત્ર રીતે મંત્ર ઉપદેશ ન કરવો. હે પુત્રો, આ સામાન્ય દીક્ષામાં શુભ તિથિ વાર આદિકનો કોઈ નિયમ નથી. જ્યારે પણ જે સ્ત્રીને મુમુક્ષુતા જાગે ને શરણે આવે તેને દીક્ષા આપી દેવી. જ્યારે મુમુક્ષુ નારી દીક્ષા લેવા આવે ત્યારે સ્નાન કરી ધોયેલા વસ્ત્રો ધારણ કરી હાથમાં ફળ ધારણ કરી ગુરુપત્નીના સમીપે આવી તેમની આગળ ફળને પધરાવી નમસ્કાર કરે, પછી બે હાથ જોડીને કહે કે હે સ્વામીની, પાખંડી ગુરુઓ થકી તથા સર્વ પ્રકારના પાપથી મારું રક્ષણ કરો, હું તમારે શરણે છું. તે સમયે ગુરુપત્નીએ શિષ્યાને આશ્વાસન આપી અભયદાન આપવું ને કહેવું કે હે શિષ્યા, તું ભય ન પામ, શ્રી વાસુદેવ ભગવાન તમારું સર્વ પ્રકારે રક્ષણ કરશે. આ પ્રમાણે કહીને શિષ્યાને સમીપે બેસાડી જમણા હાથમાં જળ આપવો ને પછી ગુરુપત્નીએ આ મંત્ર બોલીને સંકલ્પ કરવો, કે કાળ, માયા, પાપકર્મ અને યમદૂતના ભયથી હું ભગવાન શ્રી કૃષ્ણના શરણે આવી છું, એ ભગવાન મારું તેના થકી રક્ષણ કરો. આ પ્રમાણે સંકલ્પ કરાવી ગુરુએ કંઠમાં ધારણ કરવા યોગ્ય સૂક્ષ્મ તેમજ તુલસીની કંઠી અર્પણ કરવી ને શિષ્યાના ભાલમાં કુમકુમનો ચાંદલો કરાવવો. જો તે શિષ્યા વિધવા હોય તો કંઠમાં ચંદનનો ચાંદલો કરાવવો ને ડાબા કાનમાં 3 વાર અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કરવો. પછી ગુરુએ શિષ્યાને હંમેશા જપ કરવા માટે શ્રી કૃષ્ણ એવો 3 અક્ષરનો મંત્ર આપવો અથવા સ્વામિનારાયણ આ ષડાક્ષરી મંત્ર આપવો અને શિષ્યાએ તેમનો સર્વકાળે જપ કરવો. 3 વર્ણવાળી અને સતશુદ્ર સર્વે સ્ત્રીઓ માટે દીક્ષા આપવાનો આ જ વિધિ કહ્યો છે, એ સિવાયની અન્ય સ્ત્રીઓનો વિધિ કહું છું. હે પુત્રો, ગુરુ સ્ત્રીએ સ્નાન કરીને આવેલી તે અસતશુદ્ર સ્ત્રીને પોતાની અન્ય શિષ્યા સ્ત્રી દ્વારા 3 અક્ષરનો શ્રીકૃષ્ણ મંત્ર પ્રદાન કરાવવો, બસ આટલો જ વિધિ છે. હે પુત્રો, ત્યાર પછી ગુરુપત્નીએ મંત્રદીક્ષા લીધેલી પૂર્વોક્ત 3 વર્ણવાળી અને શતશુદ્રની સ્ત્રીને પણ નિયમોનો ઉપદેશ કરવો અને તે શિષ્યોએ પણ પોતાની ગુરુએ કહેલા નિયમોને એકાગ્ર ચિત્તથી સાંભળી હૃદયમાં ઉતારવા. ગુરુપત્નીએ ઉપદેશ કરવો કે હે શિષ્યા, તારે માંસભક્ષણ ન કરવું, 3 પ્રકારની સુરા, 11 પ્રકારનું મદ્ય ન પીવું, બીજા પ્રાણીની હિંસા ન કરવી, પોતાના દેહનો પણ ઘાત ન કરવો. હે શિષ્યા, તમારે જાતિભ્રષ્ટ કરે તેવું કર્મ ન કરવું, ચોરીનું કર્મ ન કરવું, ક્યારેય પણ પરપુરુષનો સંગ ન કરવો, ભગવાનની કથાવાર્તા પણ કુસંગી પુરુષો થકી ન સાંભળવી, કોઈ પણ દેવનું અપમાન થાય તેવી વાણી ન ઉચ્ચારવી, પોતાને કેફ ચડે એવી કોઈ પણ વસ્તુ ખાવી પીવી નહીં, તમાકુ ખાવું નહીં અને નાકે સૂંઘવું પણ નહીં, અપવિત્ર વસ્તુ તેમજ ડુંગળી, લસણ આદિ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ ન કરવું, ગાળ્યા વિનાનું દૂધ કે જળ ક્યારેય પણ પીવું નહીં, ક્યારેય પણ અપશબ્દો કે ગાળો ન બોલવી, મિથ્યાપવાદનું આરોપણ ન કરવું, હંમેશા આળસ છોડી શ્રી વિષ્ણુ ભગવાનની માનસી પૂજા કરવી. હે શિષ્યા, તારે પ્રતિદિન શ્રી રાધાકૃષ્ણ ભગવાનની પ્રતિમાનું અતિશય સ્નેહથી મંત્ર જપતા જપતા પૂજન કરવું, તેમજ નિયમપૂર્વક મંત્રનો જપ કરવો. તે મંત્ર જપતી વખતે માળાને વસ્ત્રથી ઢાંકીને પવિત્ર થઈ સ્થિર આસને બેસી વાણી અને દ્રષ્ટિને નિયમમાં રાખી ધીમેથી પ્રતિદિન મંત્રનો જપ કરવો. એકાદશી અને જન્માષ્ટમી આદિક વ્રતો કરવા. અધાર્મિક સ્ત્રી પુરુષનો સંગ ક્યારેય ન કરવો. શ્રીહરિની 9 પ્રકારની ભક્તિનો ક્યારેય પણ ત્યાગ ન કરવો. તેમાં વિધવા સ્ત્રીએ તો 8 પ્રકારે પુરુષનો ત્યાગ રાખી હરિભજન કરવું. તું અત્યારે ભાગવત ધર્મને પામી છો, એથી આ લોકમાં તું સત્સંગીની તરીકે પ્રસિદ્ધ થઈશ. તું આજથી જન્મ મરણથી નિર્ભય થઈ છો, તેથી ધર્મમાં રહીને ભગવાનનું ભજન કર. આવી રીતે જો વર્તીશ તો દેહના અંતે સર્વોત્તમ ભગવાનના ગોલોકધામને પામીશ. કૃપાસિંધુ શ્રી વાસુદેવ ભગવાન તારા પતિ થઈને તને ઈચ્છિત સર્વ સુખ આપશે. આ મેં જે કહ્યું તેમાં તારે કાંઈ પણ સંશય રાખવો નહીં. હે પુત્રો, આ પ્રમાણે કહીને આચાર્ય પત્નીએ તે 4 વર્ણની સ્ત્રીઓને શ્રી રાધાકૃષ્ણની પ્રતિમા પૂજવા માટે આપવી અને અસતશુદ્ર સ્ત્રીને માત્ર આગળ કહેવાશે તેટલો જ ઉપદેશ આપતા કહેવું કે હે શિષ્યા, તારે ક્યારેય પણ વાસુદેવ ભગવાનની પ્રતિમાનો સ્પર્શ ન કરવો. પોતાના ગામમાં ઉદ્ધવ સંપ્રદાયના સત્સંગીના ઘેર પધરાવેલા ભગવાન શ્રી વાસુદેવ નારાયણના નિત્ય દર્શન કરવા જવું. જો આવી રીતની ગામમાં ક્યાંય પ્રતિમા ન હોય તો તમારે ભગવાન શ્રી કૃષ્ણના પ્રસાદીના પુષ્પ કે વસ્ત્રનો ટુકડો પોતાની સમીપે રાખી તેમના દર્શન નિત્ય કરવા, તારે માનસિક પૂજા ભક્તિભાવપૂર્વક અતિશય આદરથી પ્રતિદિન કરવી, તે માનસિક પૂજા કરવા માત્રથી બાહ્ય પૂજાનું સર્વફળ પ્રાપ્ત થશે. હે પુત્રો, પછી શિષ્યા થયેલી ચારે વર્ણની સ્ત્રીઓએ કુમકુમ, ચોખા અને પુષ્પાદિ વડે શક્તિને અનુસાર વસ્ત્રો તેમજ ધન વડે ગુરુપત્નીની પૂજા કરવી ને શિષ્યાએ ગુરુને નમસ્કાર કરવા તથા તેમનો આદેશ થતા પોતાના ઘેર જવું અને ગુરુપત્નીએ કહેલા સર્વે વચનોનું પાલન કરવું. હે પુત્રો, આ પ્રમાણે સ્ત્રીઓ માટેનો સામાન્ય દીક્ષાવિધિ કહ્યો. હવે વિશેષમાં મહાદીક્ષાનો સમગ્ર વિધિ તમને સંભળાવું છું. આ મહાદીક્ષામાં ત્રણેય વર્ણની સામાન્ય દીક્ષા પામેલી તેમજ પોતાના ધર્મમાં દ્રઢ વર્તતી સ્ત્રીઓ અધિકારી કહેલી છે. શતશુદ્ર સ્ત્રીઓ પણ મહાદીક્ષાની અધિકારી કહેલી છે. જે સ્ત્રી ઓછા કે અધિક અંગવાળી ન હોય, જે ખોટું બોલવાના સ્વભાવવાળી ન હોય, બહુ હસવાના સ્વભાવવાળી ન હોય, બહુ ખાવાની ટેવવાળી ન હોય, કામ કરવામાં આળસુ ને પ્રમાદી ન હોય, જે વિકૃત કે વાંકા અંગવાળી ન હોય, મોટા રોગથી ઘેરાયેલી સ્વભાવ સિદ્ધ ઘોઘરા અવાજવાળી ન હોય, જેના દાઢી કે મૂછ ભાગે વાળ ન હોય, તુચ્છ ભાષા બોલવાના સ્વભાવવાળી ન હોય, જ્યાં ત્યાં ભટકવાના સ્વભાવવાળી કે રાજકારણની વાતો અન્ય પાસે સાંભળી અન્યને કહેવાના સ્વભાવવાળી ન હોય, જે પ્રતિદિન પોષ્ય વર્ગને ભોજન કરાવીને પછીથી ભોજન કરનારી હોય, લજ્જાશીલ સ્વભાવની હોય, ચંચળ પ્રકૃતિવાળી ન હોય, દયાળુ હોય, પતિવ્રતાના ધર્મમાં નિષ્ઠાવાળી હોય, ખરીદવા કે વેચવાના બહાને બજારમાં રખડતી ન હોય, અધાર્મિક સ્ત્રીઓનો સંગ ન કરતી હોય, ધર્મપાલન કરવામાં ઉત્સાહવાળી હોય, આવા અનંત ગુણોથી યુક્ત સધવાનારી પોતાના જેવા ગુણશાળી પતિની આજ્ઞા લઈ મહાદીક્ષાની અધિકારી થઈ શકે છે. જે રીતે ઉપરોક્ત કહ્યા એવા ગુણવાળી વિધવા સ્ત્રી હોય તે પણ પિતા કે પુત્રની આજ્ઞા લઈ મહાદીક્ષાની અધિકારી થઈ શકે છે, તથા કુંવારી કન્યા હોય તે પણ મહાદીક્ષાની અધિકારી થઈ શકે છે. હે પુત્રો, આવા પ્રકારના લક્ષણોથી ગુરુસ્ત્રીએ શરણે આવેલી શિષ્યાઓની પરીક્ષા કરી આગલા દિવસે જેણે નિરાહાર ઉપવાસ કર્યો છે એવી એ શિષ્યાને એકાદશીના દિવસે કે દ્વાદશીના દિવસે મહાદીક્ષાનું પ્રદાન કરવું. તે દીક્ષા પ્રદાનમાં પ્રથમ કેળના સ્તંભનો મંડપ રચાવી ચિત્ર વિચિત્ર વસ્ત્રોથી તેને સુશોભિત કરવો, તેમાં સુંદર તોરણ લટકાવવા, તે મંડપના મધ્યભાગમાં રંગ ગુલાલ આદિકથી અથવા અનેક પ્રકારના રંગોથી રંગેલા અક્ષત વડે સર્વતોભદ્ર મંડળની રચના કરાવીને અનેક સ્ત્રીઓ પાસે ભગવાનના ગીતો ગવડાવવા, દીક્ષા આપવાના દિવસે પ્રાતઃ સ્નાન કરી ધોયેલા વસ્ત્રો ધારણ કરી બહાર અંદર પવિત્રપણે રહી ગુરુસ્ત્રીએ ચંદન પુષ્પાદિક સર્વે પૂજાના ઉપચારો મંગાવીને તૈયાર રખાવવા ને તેમની સમીપે બેસવું, તે મંડળની મધ્યે બાજોઠ પધરાવી તેના ઉપર શ્વેત વસ્ત્રનું આચ્છાદન કરી તે બાજોઠ ઉપર અષ્ટપાંખડીવાળા કમળની રચના કરવી. તે રચના અનેક પ્રકારના રંગોથી કે ચોખાથી કર્ણિકાએ સહિત કરવી, પછી તેમાં રાધા અને લક્ષ્મીએ સહિત શ્રી વાસુદેવ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી. તે સમયે ગુરુસ્ત્રીએ પૂજાના ઉત્સવમાં સ્ત્રીઓની પાસે શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર પદોનું ગાન કરાવી અનેક પ્રકારના વાજિંત્રો વગડાવવા. હે પુત્રો, ત્યાર પછી શિષ્યા સ્ત્રીએ સ્નાન કરી કસુંબલ વસ્ત્ર કે ધોયેલા સુતરાઉ વસ્ત્રને ધારણ કરી ગુરુપત્નીની સમીપે બેસવું. શ્રી રાધા કૃષ્ણાય નમઃ આ મંત્ર સર્વ પ્રકારના ઉપચારો વખતે બોલવાનું જાણવું, તે જ મંત્રથી ગુરુસ્ત્રીએ પૂર્વ સન્મુખ બેઠેલી શિષ્યા પાસે ભગવાન શ્રીહરિની પૂજા કરાવવી, પછી પૂર્વમુખે બેઠેલી ગુરુસ્ત્રીએ શિષ્યાને ઉત્તરમુખે બેસાડીને કંઠમાં સૂક્ષ્મ તુલસીની કંઠી ધારણ કરાવવી ને સધવા સ્ત્રીના ભાલમાં કુમકુમનો ચાંદલો કરાવવો. જો દીક્ષાર્થી વિધવા હોય તો ગળામાં ભગવાનની પ્રસાદીના ચંદનનો અથવા ગોપીચંદનનો ચાંદલો કરાવવો. પછી શિષ્યાએ બે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરવી. હે શ્રી કૃષ્ણ, હે નારાયણ, હે વેણુપાણી, હે રાધિકાના નેત્રરૂપી ચકોરના ચંદ્ર, હે વૃંદાવનમાં ગોપ ગોપીઓને આનંદ ઉપજાવનારા, હે ગોલોકાધીશ, હે શ્રીહરિ, તમે મારા ઉપર પ્રસન્ન થાવો. હે શ્રી દેવકીનંદન, હે દેવદેવ, હે શ્રી દ્વારિકાધીશ્વર, હે અર્જુનના સારથી, હે લક્ષ્મીના મનોરંજન માટે મધુર હાસ્ય કરનારા, હે પ્રભુ, હે પરમેશ્વર, તમને હું નમસ્કાર કરું છું. હે વિભો, હું તમારી મહાદીક્ષાને ધારણ કરું છું, એથી ક્રોધ, લોભ, રસાસ્વાદ, કામ અને અધાર્મિક પુરુષો થકી તમારે જ આ મારી મહાદીક્ષાની રક્ષા કરવાની છે. હે શ્રીહરિ, હે ઈશ, જે પ્રકારે તમારા ચરણારવિંદમાં મારી પ્રીતિ પર્વત જેવી અચળ થાય તેવો તમો મારા ઉપર અનુગ્રહ કરજો, કારણ કે હું હવે એક તમારે જ શરણે છું. હે પ્રભુ, હે દયાળુ, હે વાસુદેવ, આ લોકમાં મારો પતિવ્રતાનો ધર્મ જે રીતે એક અણુમાત્ર પણ ભંગ ન થાય તેમ તમારી દાસી એવી મારી ઉપર કૃપા કરજો. હે પુત્રો, આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી શિષ્યાએ પોતાના ગુરુસ્ત્રીની આજ્ઞાથી શ્રી વાસુદેવ ભગવાનને પ્રણામ કરવા, પછી ગુરુસ્ત્રીને પ્રણામ કરી ઉત્તર સન્મુખ બેસવું ને ગુરુસ્ત્રીએ પૂર્વ સન્મુખ બેસવું, પછી ગુરુએ પોતાના હૃદયમાં શ્રી વાસુદેવ નારાયણ અને પોતાના પતિ આચાર્યશ્રીનું ધ્યાન કરી તે શિષ્યાના ડાબા કાનમાં શ્રીકૃષ્ણ ભગવાનનો અષ્ટાક્ષર મંત્રનો ધીમેથી 3 વાર ઉપદેશ કરવો. ગુરુસ્ત્રીએ શિષ્યાને ઉપદેશ આપવો કે હે કલ્યાણી, તું અત્યારે મારી પુત્રી થઈ છે. મેં સત્ય સ્વરૂપ એવા શ્રીકૃષ્ણ ભગવાન રૂપી પતિની સાથે તારો સંબંધ કરાવ્યો છે, તેથી મનને નિયમમાં રાખી તું અનન્ય ભાવથી તેમનું નિત્ય ભજન કરજે. તે અનેક પતિઓના સંબંધથી અને જન્મમરણ રૂપ સંસ્કૃતિના ભ્રમણથી તારું રક્ષણ કરશે ને તારા પતિવ્રતાના ધર્મનું પણ રક્ષણ કરશે. તારે પ્રતિદિન સમયે સમયે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી, તેની પ્રસાદીનું અન્ન દિવસમાં 1 વાર અને રાત્રિમાં 1 વાર જમવું, આપતકાળ પડ્યા વિના દિવસમાં 2 વાર ન જમવું તથા રાત્રિમાં પણ 2 વાર ન જમવું. તેમાં મહાદીક્ષા પ્રાપ્ત કરનાર વિધવા નારીએ તો દિવસે અથવા રાત્રે 1 જ વાર જમવું. જો સધવા નારીને તાવ આદિ રોગની પીડા હોય કે પછી જ્ઞાતિજનોના ઘેર અવશ્ય ભોજનનો સમય હોય અથવા પ્રવાસનો સમય હોય ત્યારે 3 વખત જમવામાં દોષ નથી. હે શિષ્યા, તેવી જ રીતે રોગાદિ આપતકાળમાં ભગવાન શ્રીહરિનું નૈવેદ્ય તો મનથી કલ્પીને જ કરવું. હૃદયમાં રહેલા શ્રીકૃષ્ણ ભગવાનને મનથી કલ્પેલ અન્નાદિક ભોજન વડે જમાડવા, તે સમયે બાહ્ય પૂજા ન થઈ શકે તે માટે એમ કરવું યોગ્ય છે. હંમેશા બ્રાહ્મ મુહૂર્તમાં નિદ્રાનો ત્યાગ કરી શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું અને રાત્રિએ પ્રતિદિન પહેલો પહોર વ્યતીત થયા પછી શયન કરવું. તારે સર્વે દશમી, એકાદશી અને દ્વાદશીના વ્રતોપવાસના દિવસે દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. વિધવા નારીઓએ તો સંન્યાસીઓની જેમ જ ક્યારેય પણ દિવસે નિદ્રા ન કરવી. આપતકાળમાં દિવસે નિદ્રા થાય કે બીજી વખત ભોજન થાય તેનો દોષ નથી. હે શિષ્યા, મહાદીક્ષા પ્રાપ્ત કરેલી સર્વ પ્રકારની સ્ત્રીઓએ રમાપતિની નવધા ભક્તિ કરવી ને ભગવાનની ભક્ત સ્ત્રીઓ સાથે માન, ઈર્ષ્યા, क्रोध के विवाद न करवो। दीक्षित नारीओए प्रतिदिन श्री कृष्ण भगवानना स्तोत्रनो पाठ करवो ने ज्यां सुधी देहनी स्मृति रहे त्यां सुधी मैं कहेला आ सर्वे सदाचार तारे पाळवाना छे। आ आपणा उद्धव संप्रदायनी मर्यादा छे, कारण के अत्यारथी तू काया मन वाणी थी श्री कृष्ण भगवानी आश्रित थई छो, एथी आ पृथ्वी पर तू आत्मनिवेदिनी भक्ता तरीके प्रख्यात थईश। हे सद्बुद्धिवाळी शिष्या, नित्य स्वधर्ममां रहीने आ रीते जीवन पसार करीश तो देहना अंते गोलोकमां राधिकाजीनी जेम तू प्रिय सुखने पामीश, ए नक्की वात छे। हे शिष्या, तारा पुण्यना प्रतापे तारो पति पण भगवान श्रीहरिनो पार्षद थशे। तारा मातृकूळ અને પિતૃકુળ પણ પરમ સદગતિને પામશે। હે પુત્રો, આ પ્રમાણે ગુરુપત્ની કહે તેમના વચનો શિષ્યાએ આદરથી મસ્તક પર ધારવા ને ગુરુપત્નીને નમસ્કાર કરવા, ત્યારે ગુરુએ શિષ્યાને શુભાશીર્વાદ આપવા અને કહેવું કે હે શુભે, તું સદાય પતિવ્રતાના ધર્મમાં નિષ્ઠાવાળી થા તથા લક્ષ્મીજીની જેમ તને પણ ભગવાનનું દાસત્વ પ્રાપ્ત થાય। હે પુત્રો, પછી શિષ્યાએ પૂર્વની જેમ પોતાની શક્તિ પ્રમાણે ગુરુસ્ત્રીની પૂજા કરીને તેમને નમસ્કાર કરવા તેમજ અન્ય ભગવદ્ ભક્ત સ્ત્રીઓને પણ નમસ્કાર કરવા ને ગુરુના વચનમાં દ્રઢપણે વર્તવું। જે સ્ત્રી ઉદ્ધવ સંપ્રદાયની સામાન્ય દીક્ષા કે મહાદીક્ષા ગ્રહણ કરે તે સમયે તે સ્ત્રીએ પોતાની શક્તિ પ્રમાણે શ્રીહરિના ભક્તો સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવવું। હે પુત્રો, આ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયમાં રહી શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવા ઈચ્છતી સ્ત્રીઓ માટે બે પ્રકારનો દીક્ષાવિધિ મેં કહ્યો, તેને તમે બંનેએ તમારી પત્નીઓને જઈને અલગ અલગ કહેજો, તે પણ તમારા કહેવા પ્રમાણે વર્તન કરે। હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું ત્યારે બંને પુત્રો અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી બહુ જ પ્રસન્ન થયા। પરમેશ્વર ભગવાન શ્રીહરિને પ્રણામ કરી તેમણે કહેલા અર્થનું મનમાં ચિંતવન કરતા કરતા પોતાના નિવાસસ્થાને પધાર્યા। આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ સ્ત્રીઓને માટે બે પ્રકારના દીક્ષાવિધિનું નિરૂપણ કર્યું। એ નામે 53મો અધ્યાય પૂર્ણ થયો।